બધાના માટે તો કોઈ પણ ધર્મ શક્ય છે જ નહીં. કોઈ પણ ધર્મ ક્યારે પણ બધાના માટે શક્ય નથી હોતો. જે જેનાથી શક્ય છે તે તેના માટે ધર્મ છે, જે જેનાથી શક્ય નથી તે તેના માટે ધર્મ નથી. શું મહત્વની દૃષ્ટિથી બ્રહ્મ સંબંધ દીક્ષા શરણ દીક્ષા કરતાં અધિક મહત્વની પુષ્ટિ માર્ગી માટે ન કહેવાય? શું મહત્વની દૃષ્ટિથી? મહત્વનું પણ પાછું એવું છે ને, મહત્વ એટલે કોનું મહત્વ? હમણાં મેં એક બહુ સુંદર વાત વાંચી. એક દીપડો કૂવામાં પડી ગયો. એ કૂવામાંથી કાઢવાના ઘણા પુરુષાર્થો એણે કર્યા, નીકળ્યો નહીં. અંતે લોકોએ કૂવામાં કુર્સી નાખી, દોરડામાં બાંધીને. એ દીપડો ડૂબવા તૈયાર પર કુર્સી ઉપર બેસવા તૈયાર નહીં, કેમ કે એ પોલિટિકલ લીડર નહોતો. એટલે પેલા થાકી ગયા એને બચાવ જનારા વનના અધિકારીઓ. છેવટે એમણે શું કર્યું, એક પાટિયો લીધો, એના ઉપર ઘાસ પાથરી અને ઘાસ એ પાટિયા ઉપર, પાટિયાને દોરડામાં બાંધીને કૂવામાં લટકાવ્યો, તરત દીપડો એના ઉપર ચડી ગયો. તો બચાવવા માગતા હોય એવા સાધનો પણ મહત્વ જે જે રીતે સમજે છે તે જ રીતે સમજે છે, બીજી રીતે સમજવા તૈયાર નથી હોતો. એને કુર્સી પણ બચાવવા માટે જ નાખી હતી, પણ દીપડાએ ઇનકાર કરી દીધું કે ના, આમાં અમારાથી ન બેસાય, કોઈ ચૂંટણીમાં ઊભા રહેનારા લીડરોને પૂછો, એમના માટે ડૂબાવવા કુર્સી કૂવામાં, હું આમાં ઉપર આવવા નથી માગતો. એણે તો પેલું ઘાસ પાથરીને પેલો પાટિયો મું ડૂબાયો, તરત એના ઉપર ચડી ગયો અને બહાર આવી ગયો. એટલે મહત્વ શું છે ને અમહત્વ શું છે, એ કોઈ પણ વસ્તુનું મહત્વ પોતાનામાં નથી હોતું, એનો અને જે એને મહત્વ માને છે તેનામાં હોય છે. એક સામાન્ય વાત કહું હું તમને, કે રંભા પણ હોય ને, પણ વાંદરાને કોઈ દિવસે રંભા નહીં ગમે, હો વાંદરી જ ગમશે. તમે કહો છો કે આ રંભા છે, હશે રંભાભાઈ, પણ વાંદરી જેટલી સુંદર નથી તેનું શું કરવું? વાંદરો એમ જ કહેશે, વાનર રાયનું મહાત્મ્ય જેવું, કે એને વાંદરી જ ગમે, રંભા ન ગમે ભક્તિની. એ બિચારી રંભાતી રહે પણ વાનર રાયને ન ગમે, તો એ દુર્ગતિ છે વાંદરાઓની. એટલે મહત્વની દ્રષ્ટિએ બ્રહ્મ સંબંધ દીક્ષા શરણ દીક્ષા કરતાં અધિક મહત્વની પુષ્ટિ માર્ગી માટે ન કહેવાય. પણ ભાઈ, પુષ્ટિ માર્ગમાં શરણ માર્ગી પણ છે ને સેવા માર્ગી પણ છે. તો પ્રભુએ જેનો સેવા માર્ગ માટે વર્ણન કર્યો હોય એને તો તરત સમજમાં આવશે કે સેવા જ મારા માટે મહત્વની છે, શરણાગતિ મારા માટે મહત્વની નથી. પણ જેને શરણાગતિ માટે પ્રભુએ વર્ણન કર્યો હશે એને સેવા માર્ગનું સમજમાં ન આવે, એનું સ્પષ્ટ ઉદાહરણ આપણે ગોવિંદ દેવ દુબેની વાર્તામાં વાંચી શકીએ છીએ, કે મહાપ્રભુજી એમને બ્રહ્મ સંબંધ આપ્યો છતાં એમ કહે છે કે મારું મન દ્વારકા લીલામાં જાય છે. મહાપ્રભુજીએ ત્યાં કબૂલ રાખ્યું કે જો દ્વારકાધીશજી જો તને બચાવત નહીં તો હું તારો ત્યાગ કરત, તે મારામાં કથામાં વિઘ્ન કેમ ડાલ્યો? પણ હવે દ્વારકાધીશ પોતે એનાથી રાજી ને એ દ્વારકાધીશથી રાજી, બ્રહ્મસંબંધ લેવા છતાંય તો એનું દ્વારકા લીલામાં જ મન જતું હતું, એટલે મહાપ્રભુજીએ નવરત્ન પ્રકટ કર્યો. તો એ વાત કઈ બાબતનો? મહાપ્રભુજી અને ગોવિંદાસજીથી તો આપણે વધારે હોઈ શકતા નથી ને, પણ એક વાત સમજવાની છે કે જેનું જ્યાં જાય છે ત્યાં જેને ગમે છે એ શરણાગતિનો જીવ શરણાગતિનો જ મહત્વ સ્વીકારશે, સેવાનું મહત્વ નહીં સ્વીકારે. અને જે સેવાર્થ પ્રકટિત જીવ છે એ સેવા જ સ્વીકારશે, શરણાગતિ નહીં સ્વીકારે. આપણે કહીએ કે ભગવદ્રૂપ સેવાર્થમ તત્ સૃષ્ટિ છે, પ્રભુએ પુષ્ટિ સૃષ્ટિ ભગવદ્રૂપ સેવાર્થ કરી છે, તો વાત સાચી છે, પણ ઓછામાં ઓછું આ ભાવમાં તો નહીં સ્વીકારે જે ભાવમાં એને શરણાગતિ માટે પ્રભુએ સ્વીકાર્યો હોય તે ભાવમાં. પુષ્ટિ માર્ગ અથવા પુષ્ટિ ધર્મ અથવા પુષ્ટિ સંપ્રદાય આ એક જ વાત છે કે ભિન્ન ભિન્ન વાત છે? પુષ્ટિ માર્ગ જે છે ને એ તો એક મેદાનની માફક છે. પુષ્ટિ માર્ગમાં ધર્મ પણ હોઈ શકે અને અધર્મ પણ હોઈ શકે, હો એવું નહીં સમજતા. સુરતે અસુર ભયે, અસુરતે સુર ભયે, આમાં સુર પણ હોઈ શકે છે ને અસુર પણ હોઈ શકે છે પુષ્ટિ માર્ગમાં. પણ પુષ્ટિ ધર્મમાં કોઈ દિવસે અસુર નથી હોઈ શકતો, સુર જ હોય છે. તેવી જ રીતે પુષ્ટિ સંપ્રદાયમાં જો મને ન ખબર પડતી હોય કે પુષ્ટિ નો જીવ છે કે નહીં, તો મારે એ બાબતમાં કાળજી લેવાની જ હોય કે મારે એને પુષ્ટિ સંપ્રદાયમાં વારસદાર ગણવાના ન હોય. હું નથી વારસદાર ગણી શકતો, તેથી પ્રભુની એ લાચારી છે એવું નહીં માનવાનું, પણ પ્રભુ એને કોઈ પણ રીતે ઉદ્ધાર કરી શકે છે. જેમ શિશુપાલનો સૌ ગાલીથી પણ ઉદ્ધાર કર્યો એ પ્રભુનો પુષ્ટિ માર્ગ હતો, પણ હું ગાળો આપનારને પુષ્ટિ માર્ગમાં બ્રહ્મસંબંધની દીક્ષા એ શુભાશયથી ના આપી શકું કે મને શું ખબર પડે કે જીવ પુષ્ટિ છે કે મર્યાદા છે. એટલે તમે તો આપ્યા જાઓ ને, આપતા રહો બધાને બ્રહ્મસંબંધ, ટકેસેર ભાજી ટકેસેર ખાજા. જો આવી રીતે બ્રહ્મસંબંધ આપતા રહેશો ને, તો જતે તાળે એ બ્રહ્મસંબંધ નહીં થઈને ભ્રમસંબંધ થઈ જશે, અને એ જ પુષ્ટિમાર્ગને સૌથી વધારે પ્રદૂષિત કરવાનું કારણ બનશે. હિન્દુ સનાતન ધર્મ અને પુષ્ટિમાર્ગ વચ્ચે સંબંધ શો? હિન્દુ કોણ છે ખરેખર મને ખબર નહીં હો, એટલીસ્ટ મને તો ખબર નથી કે હિન્દુ કોણ છે. સનાતન ધર્મ કોણ છે એ આપણે સમજી શકીએ, કેમ કે હિન્દુ એ તો સિંધુ નદીના આ તરફ રહેનારાઓને, તે તરફ રહેનારાઓએ કાલો ચોર બેઈમાનના અર્થમાં હિન્દુ કહ્યો હતો કે આ બધા હિન્દુ છે. મન નથી લાગતો કે હું કાલો છું, કદાચ ગોરો નહીં હું પણ કાલો તો નથી જ, અને બેઈમાન છું કે નથી બેઈમાન એ તો અંતર્યામી જાણતો હશે, મને કદાચ ખબર પડતી હોય કે નહીં પડતી હોય. ચોરી તો નથી કરી અને કરવાય નથી માગતો, એટલે એ અર્થમાં હિન્દુ છું કે નહીં મને ખબર નથી, પણ સનાતન ધર્મી ચોક્કસ છું. એક વાત ચોક્કસ હું તમને કહું કે જ્યારે સરકાર એમ કહેતી હોય છે કે ધર્મ નિરપેક્ષ આ દેશ છે, તે વખતે મને ચોક્કસ લાગે છે કે હું હિન્દુ છું, કેમ કે હિન્દુ ધર્મ નિરપેક્ષના અર્થમાં સરકાર ધર્મ નિરપેક્ષ કહેતી હોય છે. બાકી તો મને કોઈ દિવસે એમ નથી લાગતો કે હું હિન્દુ છું, મને એમ લાગે છે કે હું સનાતન ધર્મી છું, કેમ કે આપણા જે ઋગ્વેદાદી સનાતન ધર્મશાસ્ત્રો છે એ ધર્મશાસ્ત્રોના આધારે જે ધર્મ પુરવાર થયો છે એ ધર્મને અનુસરવા માંગનારો વ્યક્તિ હું છું, તેથી હું સનાતન ધર્મી છું. અને એ સનાતન ધર્મ અને પુષ્ટિમાર્ગ એક છે કે અનેક છે, તો એ બાબતમાં એક જ કહેવાનું કે કોઈપણ પુષ્ટિમાર્ગી નું સનાતન ધર્મી હોવું વર્ણાશ્રમ ધર્મના અર્થમાં જરૂરી નથી, અને કોઈપણ સનાતન ધર્મીનું પુષ્ટિમાર્ગી હોવું જરૂરી નથી, પણ બંને એકબીજામાં હોઈ શકે છે. જેમ રસખાન આપણે ત્યાં, તાજબીબી આપણે ત્યાં મુસલમાન હતા, સનાતન ધર્મી નહોતા તોય પુષ્ટિમાર્ગી હતા, અને મહેબૂબ ખાન આપણા, મહેબૂબ ખાન મોહબ્બત ખાન શું નામ ધર્યું હતું એમણે, વાર્તામાં આવે છે ને, હા ગુલાબખાન, હા મોહબ્બત ખાન તો પહેલાં જોધપુરના પ્રિન્સ હતા જે ગોકુલનાથજીની સાથે હતા, તો એ જે ગુલાબખાન થઈ ગયા એ પાછા ગુલાબખાન થઈ ગયા, આપણા દામોદરદાસ સંભલવાલાના દીકરા પણ યવન થઈ ગયા હતા, યવન થઈ ગયા હતા પુષ્ટિ, દામોદરદાસ જેવા સાનુભાવવાળા ભગવદીને ઘેર જન્મનારા પાછા યવન થઈ ગયા, તો થઈ ગયા તો થઈ ગયા, એ સનાતન ધર્મી ન રહ્યા. પણ કેટલા બધા અસનાતન ધર્મીઓ પાછા પુષ્ટિમાર્ગી થઈ શકે છે એ આપણે જોઈ શકીએ છીએ. બીજાની વાત આપણે શા માટે કરીએ, શ્રી ગુસાઈજીના જે દૌહિત્ર હતા જગન્નાથ, એ મુસ્લિમ યુવતીને તે વખતે પરણ્યા હતા, તો બહુ પ્રસિદ્ધ શ્લોક છે જગન્નાથજીનો, યવની નવની ત કોમલાંગી. તો કોઈ ઠેકાણે કોઈ પણ જન્મી શકે છે, એ આપણી ધારણા નથી કે વલ્લભ વંશ મેં સબ, શ્રીમદ વલ્લભ વંશ મેં સભી વલ્લભ રૂપ, એ સ્તુતિ કરવા માટે સારી વાત છે, સિદ્ધાંત રીતે સાચી વાત નથી, કેમ કે કોઈ યવન થવા માગતો હોય તો થઈ શકે છે, અને જ્યારે થઈ જાય છે ત્યારે વલ્લભ વંશ જ તો રહેશે રહેશે ને રહેશે જ, પણ એ પુષ્ટિમાર્ગી તો નહીં જ રહી જાય ત્યારે. એ વાત આપણે સમજવી પડશે ધર્મ સંકટને નિવારણ કરવા માટે. શરણાગતિ ભક્તિનો અંગ છે તે સમજાવવા વિનંતી કરવાની જરૂરત નથી, ચોક્કસ આપણે સમજીશું કાલે પરમ દિવસે, આપણે હાથમાં 3 દિવસ છે. આપની ચિંતન શિબિરમાં કહો છો કે ગોસ્વામી બાળકોએ ભાગવત સપ્તાહ કીર્તન મનોરથો અથવા બીજી 56 વગેરે ન કરવા જોઈએ, પરંતુ આ બધું જ વૈષ્ણવો બંધ કરવાનું કહો તો પછી તેમને જે ખર્ચ વગેરેનું શું થાય? પુષ્ટિ પ્રભુ તેમને મદદ કરશે તો તે બંધ કરી શકે તેવું તેમનું કહેવું છે. કોઈને બંધ કરવાનું હું નથી કહેતો, કોઈને બંધ કરવાનું હું નથી કહેતો, નથી ગોસ્વામીને નથી વૈષ્ણવોને, હું તો મહાપ્રભુજીનો સિદ્ધાંત કહી રહ્યો છું. સિદ્ધાંત સમજ્યા પછી તમને બંધ કરવાનું લાગતું હોય યોગ્ય તો તમે બંધ કરો, અને તમને બંધ કરવાનું ન યોગ્ય લાગતું હોય તો તમે બંધ ન કરો. તમે જાણો ને મહાપ્રભુ જ જાણે, એમાં કાંઈ મારે બોલવાનું હોય નહીં. હું કોઈને બંધ કરવાનું નથી કહેતો, મહાપ્રભુજીનો સિદ્ધાંત શું છે એ કહી રહ્યો છું. બીજી વાત એ રહી કે ગોસ્વામી બાલકોએ ભાગવત સપ્તાહ, કીર્તનના મનોરથો અથવા બીજા 56 ભોગ વગેરે ન કરવા જોઈએ, પરંતુ આ બધું જ વૈષ્ણવ બંધ કરવાનું કહે તો પછી તેમને જે ખર્ચ વગેરેનું શું થાય? ખર્ચનું તો એવું છે ને કે અમારે જન્મની ભેટ હોય છે, જન્મદિવસની ભેટ હોય છે, જનોઈની ભેટ હોય છે, વિવાહની ભેટ હોય છે, પધરાવણીની ભેટ હોય છે, તપેલીની ભેટ હોય છે, ખવાસની સેવકી હોય છે, જલઘડિયાની સેવકી હોય છે, અમારી અધરામત લઈ જનારા જે હોય છે એ લોકોની ભેટ હોય છે, નોછાવર હોય છે, તમારે ઘર કોઈ મરી જાય તો એની ભેટ તમે ધરો છો, તમારે કોઈ ઘર પરણે તો એની ભેટ તમે ધરો છો, તમારે ઘેર કોઈ જન્મે તેની ભેટ ધરો છો, દુકાન ખોલો છો તેની ભેટ ધરો છો, મકાન ખોબરામાં રહેવા જાઓ છો તેની ભેટ ધરો છો, યાત્રા કરવા જાઓ છો તેની ભેટ ધરો છો. આટલી બધી ભેટ હોવા છતાં પણ પાછી 56 ભોગની જ ભેટ શા માટે સંઘરવી છે મને ખબર નથી પડતી. મને તો એમ લાગે છે કે અમે જાજરૂ જઈએ છીએ તેની ભેટ તમે નથી ધરતા, અમારો કેટલો વૈરાગ્ય છે અને તમારી કેટલી નિષ્ઠુરતા છે. અમે જાજરૂ જઈએ તેની એ ભેટ ધર્યા કરો કે આ મારા જાજરૂ પધાર્યા, સવા રૂપિયા જાજરૂ જવાની ભેટ, હવે લઘુશંકા કરવા પધારી રહ્યા છે, લો 150 રૂપિયા લઘુશંકાની ભેટ, એ ભેટ તમારે ધરવી જોઈએ જો ઓછી પડતી હોય તો. એમાં કાંઈ વાંધો નથી, ઓછામાં છો એક ઘર તો ડાકણે બાકી રાખે, એક ઘર તો ઠાકોરજીની ભેટ ન ધરો તો તમારું શું બગડશે ને અમારું શું બગડશે? આટલી બધી ભેટો જ્યાં મળતી હોય તેમાં એમાં મને એમ નથી લાગતું કે અમે કંઈ ભૂખે મરી જશું. તેમાં પાછી વૈષ્ણવમાં તો ધારણા છે જ કે બાલકના ચરણારવિંદમાં લક્ષ્મી હોય, તો ચરણારવિંદમાં જ્યારે લક્ષ્મી હોય પછી ઠાકોરજીના નામે શા માટે ભીખ માંગવી જોઈએ? ઠાકોરજીના નામે ભીખ માંગીએ છીએ એટલે ઠાકોરજી શું ચરણારવિંદમાં છે? કેવી વિચિત્ર વાત આપણે કરી રહ્યા છીએ. એટલે ચરણારવિંદમાં લક્ષ્મી હોય તો ઠાકોરજીના નામે ભીખ માંગવી જ ન જોઈએ. આનંદથી ચરણારવિંદમાં લક્ષ્મી છે. કોઈક લોકો એમ કહે છે કે ચરણારવિંદમાં આવેલી ભેટને ઠાકોરજીને ભોગ કેવી રીતે ધરીએ? તો ઠાકોરજીને રૂપિયો ભેટ નથી ધરવામાં આવતો, ઠાકોરજીને તો સામગ્રી ભેટ ધરવામાં આવે છે. ને તમને ચરણારવિંદમાં સામગ્રી ભેટ આવતી નથી, રૂપિયો ભેટ આવે છે, તો ધરવામાં વાંધો કેવી રીતે આવી ગયો એ જ ખબર નથી પડતી. એટલે પછી જે ખર્ચ વગેરેનું શું થાય? મહાપ્રભુજી આપણને આશ્વાસન આપ્યું છે, ભગવાન અપિ પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિકિંચ ગતિમ. ભગવાનના પુષ્ટિસ્થ હોવાનો તમને શ્રદ્ધા અને વિશ્વાસ હોય અને તમને પુષ્ટિજીવ હોવાનો વિશ્વાસ હોય તો લૌકિક ગતિ તમારી ન થાય ને ન જ થાય. એમાં આટલી બધી ગભરામણની શું જરૂરત છે? અને પાછી વૈષ્ણવોને શા માટે ચિંતા થાય છે જ્યારે પોતે એ લોકો આટલી બધી ભેટ અમને ધરતા હોય તો? શું આપણા ઘરમાં બિરાજતા સેવી ઠાકોરજીની સેવા આપણા હૃદયપૂર્વક કરતા હોઈએ પરંતુ તે પુષ્ટાવેલ ઠાકોરજી ન હોય તો શું તે સેવા ઠાકોરજી અંગીકાર કરતા નથી? સંજોગવશાત ઠાકોરજી પુષ્ટાવી ન શકાય અને સેવા કરવાનો ભાવ હૃદયમાં ખૂબ જ છે તો શું કરવું? મને એમ લાગે છે કે કોઈ મારાથી એમ પૂછે કે અમે સાથે રહેતા હોઈએ અને છોકરા છૈયા પણ પેદા કરતા હોઈએ અને પણ પરણવાની સગવડ ન હોય ને ન પરણીએ તો ચાલે કે ન ચાલે? તો મારે શું જવાબ આપો? ભાઈ સાથે રહો છો, છોકરા છૈયા પેદા કરી રહ્યા છો તો પરણીને રહો ને, વ્યર્થમાં નિયમ શા માટે તોડો છો? પણ એક વાત ચોક્કસ છે કે જો છોકરા છૈયાએ પેદા થઈ ગયા અને પછી તમને ઓચિંતું એક દિવસે યાદ આવે કે અરે રે રે રે પરણવાનું ભૂલી ગયા હતા, અને પછી પરણવા જાઓ અને તમારી વરણાગીમાં તમારા ટેણિયાઓ બધા બરાતીઓ બની જઈને અને અહીંયા બનીને નાચતા હોય તો તો એક આખો ભવાળો થઈ જશે હો. એવું નહીં કરતા, સ્વરૂપ જ્ઞાન ક્યારે થાય, પ્રભુ સેવા કેવી હોવી જોઈએ કે પ્રભુને બધું સુખ થાય, સેવાનો ક્રમ શીખવો છે. મહાપ્રભુજીએ બહુ સુંદર વાત કહી છે, કે આપણો પ્રભુ જે છે ને એ પ્રેમનો આલંબનભૂત સ્વરૂપ છે. પ્રેમ તમારા હૃદયમાં હોય